શ્રીમન્મંગલમૂર્તિમાર્તિશમનમ માલામ કરે તોલસીમ દક્ષે સૂક્ષ્મવલક્ષસાંદ્રવસનાન યા બિવ્રતમ સર્વદા ચારુસ્મેરમુખાંબુજમ લસદુર શ્રીવત્સલક્ષ્માંકિતમ ધ્યાયે ભૂષણભૂષણાંગમનિષમ શ્રી સ્વામિનારાયણમ શ્રી સ્વામિનારાયણમ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સદવિદ્યા સદ્ધર્મ રક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ વૃત્તિ દ્વારા આપણા સહુ કોઈના આધ્યાત્મ માર્ગનું પોષણ કરતા પરમ પૂજ્ય ગુરુ મહારાજ, વંદનીય સંતો તથા સર્વે બાલા હરિભક્તો બધાને હેતથી જય સ્વામિનારાયણ. એક વખત શ્રીજી મહારાજ કચ્છમાં બિરાજમાન હતા. કોઈ હરિભક્તને ઘરે મહારાજનો ઉતારો હશે, મહારાજ ઉતારે બેઠા હતા. એ વખતે બે સંતો મહારાજની પાસે આવ્યા, મહારાજને દંડવત પ્રણામ કરી અને મહારાજની સન્મુખ બેઠા. એટલે મહારાજે પૂછ્યું કે સંતો ક્યાંથી પધારો છો? મહારાજને સંતોએ કહ્યું કે મહારાજ, અમે આ કચ્છ પ્રદેશની અંદર વિચરણ કરીએ છીએ અને વિચરણ કરતાં કરતાં આપ અહીં બિરાજો છો એ જાણી અમે અહીં આવ્યા. સારું સંતો, તમે અમારા સ્વરૂપની બધા ભક્તોને ઓળખાણ કરાવો છો, ઘણા જીવોને ઓળખાણ કરાવો છો, ખૂબ મોટી વાત છે. પછી મહારાજે પૂછ્યું કે સંતો, તમે વિચરણ કરો છો એમાં તમારે તકલીફ કેવી પડે છે? મહારાજે જે આટલા સમાચાર પૂછ્યા ને ત્યાં સંતોની આંખમાં આંસુ આવી ગયા. ખાલી આટલું જ પૂછ્યું ત્યાં આંસુ આવી ગયા. અને સંતોએ કહ્યું કે મહારાજ, અમે એ જ વાત કહેવા માટે આપની પાસે આવ્યા છીએ. અમે વિચરણ કરવા માટે મહારાજ જઈએ છીએ ને ત્યારે સત્સંગના દ્વેષીઓ અમારા તુંબડા પત્તર એને ભાંગી નાખે છે, કંઠી અને જનો એને તોડી નાખે છે, અમારી શિખાઓને મહારાજ કાપી લે છે. એટલું હોય તો ઠીક, પણ મહારાજ સદાવ્રતમાંથી અપાતા લોટ અને દાળ એને લૂંટી લે છે, ગાળો દે છે. અરે મહારાજ, આવી તો કેટલી એ લોકો ઉપાધિ કરે છે. મહારાજ, આ પૃથ્વી ઉપર એવું કોઈ દુઃખ નથી કે જે તમારા સંતોને ન મળતું હોય. અને ત્યારે મહારાજે કહ્યું કે સંતો, આ પૃથ્વી ઉપર એવું કોઈ સુખ નથી કે જે તમને ન મળ્યું હોય. દુઃખ થી આરે ને સાધુ ન કહેવાય, આપણે તો સંતોષ સાધુ રહેવું છે. માટે તમે ક્ષમા રાખજો અને સત્સંગનું વિચરણ કરજો. આ તમે ક્ષમા ધર્મ બજાવી અને સત્સંગ વિચરણ કરશો ને તો અમે તમારી ઉપર ખૂબ રાજી થશું, આવું મહારાજે કહ્યું. મહારાજને ક્ષમા ખૂબ ગમતી, એટલા માટે મહારાજે સંતોને ક્ષમા આપવાનું કહ્યું. નહીતર તો મહારાજ એ વખતે કહી શક્યા હોત કે સંતો તમારામાં પણ તાકાત છે, જો તમને મારવા માટે આવે તો તમારે એમની પ્રત્યુત્તર આપવો જોઈએ. પણ નહીં, શ્રીજી મહારાજને ક્ષમા વહાલી છે એટલા માટે મહારાજે ક્ષમા આપવાનું કહ્યું. આપણને પ્રશ્ન એ થાય, ક્ષમા એટલે શું? ક્ષમા એટલે સામેવાળાએ કરેલા અપકારને જતો કરી અને એનું રૂડું થાય એવું ચિંતવન કરવું, હિત કરવું, જતું કરવું, બાંધછોડ કરવી, અને એ જ શાંતિથી જીવન જીવવાનો એક મહામંત્ર છે. આજે બધાને પીસફુલ લાઈફ જીવવી છે, પણ કેવી રીતે જીવાય? તો કે રોજ બરોજના જે કાંઈ પ્રશ્નો આવે છે, ક્યાંક ઝઘડા થાય છે, ક્યાંક નાની નાની બાબતોમાં કોઈકની સાથે મનમેળ નથી થતો, એ જતું કરવામાં આવે, એ ક્ષમા ભાવના રાખવામાં આવે, તો આ ક્ષમા એ જ શાંતિથી જીવન જીવવાનો મહામંત્ર છે. આજે લોકોને શાંતિ તો જોઈએ છે, પણ એની કિંમત ચૂકવવા માટે તૈયાર હોતા નથી. એનું કારણ એક જ છે, પ્રત્યેક વ્યક્તિ આ દુનિયાના તમામ માણસોની અંદર એક અહંકાર ભરેલો છું. હું કંઈક છું, આઈ એમ સમથિંગ, હું પૈસાવાળો છું, હું બુદ્ધિવાળો છું, હું બળવાળો છું. બધાની અંદર આવી કંઈક ને કંઈક ઈગો છે, અને આ ઈગોને લીધે જ વ્યક્તિ પાયમાલ થઈ જાય છે. અને એટલા માટે જ આંતરિક શાંતિના ઉદ્ભવ માટેનું સૌથી આવશ્યક બાબત જો કોઈ હોય તો એ ક્ષમા છે. એક ડોક્ટર હતા, આખો દિવસ ખુશ રહે. આ જમાનાની અંદર આખો દિવસ ખુશ રહેવું, હંમેશને માટે ઓલવેઝ હેપી મૂડમાં રહેવું, એ મોટી વાત કહેવાય. અને ડોક્ટર આખો દિવસ ખુશ રહે, અને એનો એક મિત્ર એમને રોજ મળવા માટે આવે. એટલે એક દિવસ એણે પ્રશ્ન કર્યો કે ડોક્ટર સાહેબ, તમે હંમેશના માટે આમ ખુશીના મૂડમાં જ હો છો, એનું કારણ શું છે? અને ત્યારે ડોક્ટરે કીધું કે જો ભાઈ, હું મારા દર્દીઓને દવા આપું છું. એ દવા આપું ને ત્યારે કોઈ ગોળીઓ જો કડવી હોય તો મારા દર્દીઓ સીધે સીધી એ ગળી જાય છે, અને જે ગોળીઓ જો મીઠી હોય તો ચોકલેટની જેમ ચગળે છે, અને બીજી વખત પાછા એ દવા લેવા માટે મારી પાસે આવે છે. એમ એની ઉપરથી હું એક અનુમાન કરું છું, અને મારું જીવન એ રાહ ઉપર હું જીવું છું કે મારા જીવનની અંદર કોઈ સારા અનુભવો થાય, સારા પ્રસંગો બને તો હું એને હંમેશને માટે વાગોળિયા કરું છું, પણ કોઈ કડવા પ્રસંગો બને તો એને હું ગળી જાઉં છું અને એને બીજી વખત સંભાળતો નથી. બસ મારા જિંદગીમાં બનતા દુઃખદ પ્રસંગોને હું જતા કરું છું. મારી સાથે કોઈએ ઝઘડો કર્યો હોય, કંઈક કોઈની સાથે બોલચાલી થઈ હોય તો હું એને જતી કરી અને પ્રેમથી બોલાવું છું, અને એટલા માટે મને કોઈ પ્રત્યે દ્વેષ રહેતો નથી, કોઈ પ્રત્યે આમ તિરસ્કારની ભાવના રહેતી નથી, અને હું ખુશ રહી શકું છું. એટલે તો સંસ્કૃતમાં એવું કહ્યું કે ક્ષમા ગુણવત્તામ બલ, કે ક્ષમા છે એ ગુણવાન લોકોનું બળ છે. એક વખત મહારાજે અમદાવાદમાં સંતોને કહેલું કે સંતો, અમે ક્ષમારૂપી હથિયાર ધારણ કર્યું છે, એનાથી અમે અધર્મનો નાશ કરી શકીશું. કારણ કે જ્યારે ભગવાન સ્વામિનારાયણનો જન્મ થવાનો હતો, એ પૂર્વે અશ્વત્થામાનો એવો શાપ હતો કે આજે ધર્મ અને ભક્તિ થકી જે જન્મ લેશે એ ક્યારેય શસ્ત્ર નહીં ઉપાડી શકે. એટલા માટે મહારાજે જિંદગીભર ક્યારેય શસ્ત્ર ઉપાડ્યું નહોતું, પણ મહારાજની પાસે જે શસ્ત્ર હતું ને એ અમોઘ શસ્ત્ર હતું, એ પેલા બીજા બધા હથિયારો કરતા પાવરફુલ હતું, અને એ હતું ક્ષમારૂપી શસ્ત્ર. અને એટલા માટે જ મહારાજે સંતોને કીધું કે સંતો, અમે ક્ષમારૂપી હથિયાર ધારણ કર્યું છે, અને એના થકી અમે અધર્મનો નાશ કરી શકીશું. માટે હે સંતો, તમે પણ ક્ષમા રાખજો, તો જ આ સત્સંગની વૃદ્ધિ થશે, અને અમારા સ્વરૂપની ઓળખાણ તમે જાજા જીવોને કરાવી શકશો. અને સંતોએ મહારાજનું આ વચન શિર ઉપર ચડાવી દીધું, અને સત્સંગમાં વિચરણ કર્યું. ગામડે ગામડે, શહેરે શહેરે, નાના માણસોથી માંડી મોટા માણસો સુધી મહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવી, દ્વેષીઓની લાકડીઓ ખાધી, છતાં પણ એ સંતોએ સામો પ્રતિકાર નથી આપ્યો. સંતો કોઈની સામે બોલ્યા નથી, કોઈની સાથે વેર કર્યું નથી, અને એટલા માટે જ આપણે આજે જોઈ શકીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય એ વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગયો છે. સંતોએ દ્વેષ કરનારા ઉપર પણ પ્રેમભાવ રાખ્યો છે, આદર ભાવ રાખ્યો છે, અને એને કારણે જ જાજા જીવો એ સંતોની સાથે ઓળખાણ થઈ જોડાતા થયા, અને સંતોએ પછી એમના અંતરની અંદર ભગવાન સ્વામિનારાયણ બેસાડી દીધા. એક વખત સંતો સત્સંગ વિચરણ માટે જતા હતા. પાંચેક વાગ્યાનો સમય હશે બપોર પછીના, આત્મા માળા લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરતા કરતા સંતો ગામડાના માર્ગેથી પસાર થતા હતા. અને અચાનક સામેની બાજુથી એક કાળિયાર મૃગ દોડતું દોડતું આવતું હતું અને એની પાછળ તબડાક તબડાક તબડાક તબડાક કરતો પવનવેગી ઘોડી એ દોડી આવતી હતી. અચાનક થયું એવું કે પેલું મૃગલું છે એ સંતોને ભાળી અને આમ થંભી ગયું. એ ભગવાધારી સંતોથી એ ગભરાઈ ગયેલું મૃગલું એ બાજુમાં એક થોરની કાંટાળી વાડ હતી એને ઠેકી ગયું. એ તો ચાલતું થઈ ગયું, પાછળ આવતી ઘોડી એ પણ પેલા સંતોથી ભડકી ગઈ. લાલ ભગવું લુગડું લાલ જેવું સહેજ લાગે એટલા માટે પ્રાણીઓ સહેજે ભડકતા હોય. પેલી ઘોડી ભડકીને આમ થંભી ગઈ અને એની ઉપર થયેલો અસવાર થયેલો જે માણસ હતો એ બોલ્યો, માંડ મારા હાથમાંથી આવેલો શિકાર આજે છટકી ગયો. એણે ઘોડીને ઉપરા ઉપરી બે ત્રણ ફટકા પણ માર્યા કે ઘોડી ચાલે, પણ ઘોડીએ ચાલવાનું નામ લીધું નહીં અને આગળ એક ડગલું પણ ન ભર્યું અને ઘોડી ઝાડ થઈ ગઈ. ઘોડે સવારનું લોહીયા મોકલી ગયું. એને થયું કે આ જોગટા વયે જ સામે આવી અને મારો શિકાર છે એને છટકાવી દીધો. હવે એનો ક્રોધ ધીરે ધીરે કરતા આ સાધુઓની ઉપર ભભૂકી ઉઠ્યો. એથી એ ઘોડીને સાધુની પાસે લઈ આવ્યો અને બોલવા લાગ્યો, એ જોગટાવો ક્યાંથી આવો છો? અત્યારે જ તમે મારી સામા મળ્યા, એ તમારી હોળીમાં તો મારો શિકાર છટકી ગયો. આમ સંતોને આમ જોરદાર વેણથી ખીજાવા લાગ્યો. સંતોએ કીધું, ભાઈ અમે તો આમ સામા માર્ગેથી ચાલ્યા આવીએ છીએ, સંતોએ નમ્રતાથી કહ્યું ને. એટલે પેલો તરત પાછો બોલ્યો, એ આ ઘોડી ભડકતી હતી એ નહોતા ભળતા, આમ એક બાજુ તરી ન જવાય. સંતોએ કીધું, કશે ભાઈ અમને એનો ખ્યાલ ન રહ્યો. હા એનો તમને ખ્યાલ ન રહ્યો એમને, આ ઘડીએ તમારા વાહા કાબરા કરી દઉં છું, તમને કેનો ખ્યાલ નથી રહેતો હમણાં ખબર પડી જશે. આમ કહી અને એ વ્યક્તિએ પોતાની કેળે બાંધેલો ચામડાનો કોરડો હતો એ છોડી અને સંતોના વાસા ઉપર ફડાક ફડાક ફડાક ઝીકવા જ લાગ્યો ઝીકવા જ લાગ્યો. અને એ આત્મનિષ્ઠ અહિંસક સંતો ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા પાળનારા એ સંતો શ્રીજી મહારાજે કહેલું કે સંતો તમે ક્ષમા રાખજો, ક્ષમા ધર્મને ક્યારેય ચૂકતા નહીં. પેલો માર મારે છે, સંતોને વાસામાં પીડા થાય છે, છતાં પણ સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ સાથે સહન કરી રહ્યા છે. પણ સંતોની ધીરજ એટલી હતી કે એની ધીરજ આગળ પેલા ક્રૂર માનવીની ક્રૂરતા પણ આજે પીગળી ગઈ, ઢીલી પડી ગઈ. એનો ક્રોધનો આવેશ ઓછો થઈ ગયો. સંતોએ પછી કહ્યું, ભાઈ તમે ભલે અમને માર માર્યો પણ અમારે તમને એક હિતની વાત કહેવી છે. પણ પેલો તો હજી ક્રોધમાં જ હતો. એણે કીધું કે હવે જાઓ જાઓ જાઓ બાવાઓ, તમે બાવા મને શું હિતની વાત કહેવાના? આમ ભગવી પોતડી અને ટીલા ટપકા તાણી અને મારા શિકારને પણ છટકાવી દીધો, મારી શિકારની મજા ઉપર પણ તમે પાણી ફેરવી દીધું, એની તો વાતે કરતા નથી. પવનની ફૂંક આવતી હોય, કોઈ અગ્નિ બુઝાતો હોય અને પવનની ફૂંક આવે તો અગ્નિ તરત આમ આપણે ઘણીવાર જોયું છે કે પાછો પ્રજ્વલિત થાય. એમ સંતોએ જ્યાં વાત કરી ત્યાં પેલાનો ક્રોધ છે આમ પાછો ભભૂકી ઉઠ્યો. અને એ વખતે એ સંતોની સાથે એક યુવાન સંત હતા. આ યુવાન સંતે કહ્યું કે સ્વામીજી ચાલો ને આપણે અહીંથી નીકળીને બીજી જગ્યાએ જઈએ, બીજા કોઈને આપણે હિતની વાત કહેશું, વધુ વખત અહીં રોકાવામાં માલ નથી, સ્વામી મારા વાસામાં કાળી બળતરા થાય છે. આમ પેલા નાના સાધુ એ મોટા સંતને કહેવા લાગ્યા. અને એ વખતે આધેડ વયના સંતે કરુણાભીના હૃદયે કહ્યું કે સાધુરામ ઉપકાર ઉપર ઉપકાર કરવો ને એ આપણો સાધુનો ધર્મ છે, તમે આપણો સાધુનો ધર્મ કેમ ભૂલી જાઓ? સાધુએ તો માર સહન કરી કરી અને જીવોને સન્માર્ગે વાળ્યા છે, અહિંસાનો ઉપદેશ આપ્યો છે, સત્યનો ઉપદેશ આપ્યો છે, એમને સત્સંગ કરાવ્યો છે, એમના જીવનની અંદર ભગવાન રેડી દીધા છે. અને એ વખતે અસુરો જ્યારે ત્રાસ આપતા, એટલા માટે મહારાજે સંતોને સાધુ દીક્ષાને બદલે પરમહંસની દીક્ષા આપેલી. પરમહંસની દીક્ષા એટલે એવી દીક્ષા કે જેમાં તિલક ચાંદલો ન હોય, કંઠી જનોઈ ધારણ કરેલી ન હોય, શિખા ન હોય, માત્ર ધોત્યું છે આમ વિટાળી દેવાનું હોય એવી પરમહંસની દીક્ષા મહારાજ આપતા હતા. અને એ વખતે મહારાજે સંતોની પરીક્ષા લેવા માટે પૂછેલું, સુનો સંત શ્રી હરિજી કહે આપણે બહુ બહુ સયુ, જેમ જેમ આપણે ક્ષમા કરી તેમ તેમ દુષ્ટે દુઃખ દયું. આજ પાછી એકા તમે મારું વચન રુદિયે જ ધારવું, દુષ્ટ આવે જો તમને મારવા તેને થોડું ઘણું ડરાવવું. એ વખતે શ્રીહરિએ સંતોને કીધું કે સંતો તમે અત્યાર સુધી ખૂબ સહન કર્યું, પણ હવે જો કોઈ દુષ્ટ તમને મારવા માટે આવે ને તો એને થોડું ઘણું આમ ડરાવજો. અને ત્યારે શ્રીજી મહારાજના એ સંતો, મહારાજની અનુવૃત્તિ જાણનારા એ સંતો બોલેલા, ત્યારે સંત તે બોલિયા મહારાજ કહો નહીં એમ, ભૂંડા ભૂંડાઈ નહીં તજે તો ભલા ભલાઈ તજે જ કેમ. ત્યારે સંતોએ કીધું કે મહારાજ ભૂંડા ભૂંડાઈ ન તજે તો અમે ભલા, અમે તમારા કહેવાઈએ મહારાજ, અમે શા માટે ભલાઈ તજીએ મહારાજ, અમે કોઈની સામે સામો પ્રતિકાર નહીં આપીએ. અને એ વખતે સંત વત્સલ શ્રીહરિ એમની ઉપર રાજી થયા અને મહારાજ બોલેલા કે ધન્ય ધન્ય સંત તમે, જડ ભરત કદરજ જેવા ક્ષમાવાન ઓળખ્યા અમે, તમારી ક્ષમા વડે થાશે અસુરોનો નાશ, વણ મારે એ મરશે અને તજશે તમને આપતો ત્રાસ. સંતો તમારી ક્ષમા વડે જ એ બધા અસુરો જેવા દ્વેષીઓનો નાશ થશે અને તમને મળતો ત્રાસ એ બંધ થશે. અને એવું કહેવાય કે ક્ષમા સમ ખડગ નહીં, ધીરજ સમ નહીં ઢાલ, ઝરણા સમ જાપ નહીં, મૌન સમ નહીં શાપ. આમ મહારાજનો એ ક્ષમા ભાવનાનો સંદેશો એને અંતરમાં ધારી અને જીવો કલ્યાણને અર્થે સંતો વિચરણ કરતા, અને આજે સંતોને મારનારને પણ તારવાનો સંકલ્પ થયો. મૂળ આ ઘોડે સવાર એ કોઈ ધંધાર્થી શિકારી નહોતો, પણ એ હતા જસાભાઈ. સાંજના સમયે એ મૃગ્યા કરવા નીકળેલા એ ગરાસિયા હતા. એને આવો શોખ હોય અને એમની નજરમાં કાળિયાર મૃગ નજરે પડેલું અને એની પાછળ એને ઘોડી દોડાવી મૂકેલી. અને આ બંને સંતો વાત કરતા હતા કે ઉપકાર કરનારા ઉપર ઉપકાર કરવો એ આપણો સાધુનો ધર્મ છે. આમ બંને સંતોને પરસ્પર વાત કરતા સાંભળી અને એમનું અંતર છે એ પીગળી ગયું. એના અંતરમાં સર્વ વિચારની સરવાણીઓ શરૂ થઈ. મનમાં થવા લાગ્યું કે આ બિચારા સાધુઓને મેં આટલા માર્યા, છતાં પણ એના મુખ ઉપર જરા પણ વિષાદની રેખા નથી, અને વળી પાછા એ મારા હિતની વાત કહેવા માગે છે, જરૂર આ કોઈ સારા સંત લાગે છે. પ્રથમ પ્રકરણના 27મા વચનામૃતમાં શ્રીજી મહારાજ સ્વયં કહે કે તુચ્છ જીવના માન અપમાન સહન કરે એ જ આ સંતની મોટપ છે. એટલા માટે તો આવા સંત એ અતિશય મોટા છે. અને કેવા મોટા, કે જેને લીધે આ સર્વ જીવ પ્રાણી માત્રને પગમાં ચાલવાની શક્તિ આપનારા એ છે, હાથમાં કામ કરવાની શક્તિ આપનારા પણ એ છે, એવી મોટાઈ મહારાજે વચનામૃતમાં કહી છે. પહેલાના દરબારના મનમાં થયું કે સંતો મને આવી વાત કહેવા માગે છે, એટલે એણે કીધું કે મહારાજ તમે શું કહેવા માગો છો, જે કહેવું હોય તે કહો. સંતોએ કીધું કે ભાઈ અમારે બીજું કાંઈ નથી કહેવું, પણ ભાઈ આ ભારત જેવી પવિત્ર ભૂમિકામાં તમને જન્મ મળ્યો છે, ઊંચે કુળે પ્રભુએ તમને અવતાર આપ્યો છે. વળી શાસ્ત્રની અંદર તો ક્ષત્રિય અને પ્રભુએ પોતાના અંશ કહ્યા છે, બાહુ રાજન્ય ક્રેતઃ, કે રાજવી છે ભગવાનના બાહુ છે. ત્યારે ક્ષત્રિય તો જીવ પ્રાણી માત્રનું રક્ષણ કરવાનું હોય, એને બદલે જો નીર અપરાધી પ્રાણીની હિંસા થાય તો એ મહાપાપ કહેવાય. અરે ભાઈ, શાસ્ત્રો તો એમ કહે છે કે અહિંસા પરમો ધર્મ, કે અહિંસા છે એ જ પરમ ધર્મ છે, પરમ કહેતા શ્રેષ્ઠ ધર્મ છે. અરે ભાઈ, આમ જીવડા મારીને તો ગીધડા સમડા શિયાળિયા એ બધાએ પેટ ભરે જ છે ને, એ પ્રાણી જેવું ઘોર પાપ, પ્રાણી જેવું ઘોર કર્મ આપણે માનવીએ ન કરાય. આવા ઘોર કર્મ કરનારને તો ભયંકર એના ફળ ભોગવવા પડે છે. આટલી વાત કરી અને સંતોને લાગ્યું કે આ દરબારને પોતાની વાત ગમે છે, એટલે સંતોએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહેતા કહેતા વાત કહેવાનું આગળ શરૂ જ રાખ્યું. અને સંતો વાત કરવા લાગ્યા કે ભાઈ, જો આવા કર્મ કરીએ ને તો જમપુરાશી લખચોરાશી, જમપુરીમાં જવું પડે, લખચોરાશીમાં જવું પડે, એના મારથી બચવા માટે આપણે આવા કર્મ ન કરવા જોઈએ. અરે મર્યા પછી તો જમપુરીની વાત એ તો હશે કે કેમ, એ પેલાને મનાય કે ન મનાય, પણ સંતોએ કીધું કે ભાઈ, જીવ તે જીવ જ આવા કર્મ ભોગવવા પડે છે. આ લોકની અંદર આપણે ઘણી વખત જોતા હોઈએ, કેન્સર હોસ્પિટલની અંદર મુલાકાત લઈએ તો આપણને ખબર પડે કે વ્યક્તિઓના શરીર છે એને જીવડાઓ ખાઈ ગયા હોય, કેટ કેટલા રીબાતા અને પીડાતા હોય. ઘણી વખત જીવતા અળસિયાઓને, જીવતા કાંચીડાઓને એ તેલમાં તલવામાં આવે અને પછી એ પીરસવામાં આવતા હોય છે. ડુક્કરની હિંસા થતી હોય એને મારવામાં આવતા હોય, કાપવામાં આવતા હોય. ભાગવતની અંદર આ નરકના કુંડોનું વર્ણન તો છે, પણ એ કુંડો કદાચ આપણે ત્યાં જઈને જોઈ શકીએ કે ન જોઈ શકીએ, પણ આ લોકની અંદર જીવ તે જીવ જ છે. એ પ્રાણીઓની અંદર પણ એક જીવ રહેલો છે અને એમને પણ બધી સંવેદનાનો અનુભવ થાય છે. સંતોએ બધી એને વાત કરી એટલે પેલાનું અંતર પીગળી ગયું, એટલે પેલા ઘોડી ઉપરથી નીચે ઉતર્યા અને સંતોના પગમાં પડી અને બોલવા લાગ્યા કે મહારાજ, મેં આપનો અપરાધ કર્યો છે, મેં આપના વાસામાં કોરડા માર્યા, ગાળો ભાંડી, છતાંય આપે ક્રોધ ન કર્યો, મેં મારી દુષ્ટતા દેખાડી, છતાં તમે તમારી સાધુતા ન છોડી. ધિક્કાર છે મને, હું આ પાપમાંથી ક્યારે છૂટીશ? મેં કેવા કેવા ભયંકર પાપો કર્યા છે, મારો ઉદ્ધાર કેવી રીતે થશે? આમ બોલતા બોલતા જસાભાઈની આંખો ભીની થઈ ગઈ, આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. આશ્વાસન આપતા હોય એમ સંતે કહ્યું, હોય રાજવી હોય, એ આ જગતની અંદર માનવ માત્ર ભૂલને પાત્ર છે. આ જગતની ભૂલ ભરવણી તો એવી છે કે એમાં એક ભગવાન ન ભૂલે. ડાહ્યા માણસનું લક્ષણ ભાઈ એ જ છે કે જાગ્યા ત્યાંથી સવાર, માટે હવે ભૂલ્યા ત્યાંથી નવેસરથી શરૂ કરવું. એ તમે જોવો તો ખરા, વાલીઓ લૂંટારો નારદજીના યોગમાં આવતા મહાન પરમ ભાગવત વાલ્મીકી ઋષિ બની ગયા. પેલાએ કીધું કે મહારાજ, મારે માટે તો આપ જ નારદજી છો, મારો પાપમાંથી છુટકારો થવી કંઈક કૃપા કરો. ત્યારે સંતોએ કીધું કે દરબાર, એ અત્યારે આ કળીકાળમાં બોલતા ચાલતા ભગવાને પ્રગટ થયા છે, એમનું નામ છે સ્વામી નારાયણ, અમે એમના સાધુ છીએ, અમે ભગવાન સ્વામિનારાયણના સંદેશાને ઠેર ઠેર અનેક જીવો સુધી પહોંચાડીએ છીએ. તમે એ પ્રગટ ભગવાનના આશ્રિત થાવ, એમના વર્તમાન ધારણ કરો તો તમે જરૂર એ પાપમાંથી છુટકારો થશે. સંતોએ આમ વાત કરી એટલે પેલા વર્તમાન ધારણ કરવા માટે તૈયાર થઈ ગયા. એટલે સંતોએ તુંબડામાંથી પાણી લીધું અને એના હાથમાં આપ્યું, શરણાગત મંત્ર બોલ્યા અને કીધું કે જો ભાઈ, હવેથી ક્યારેય દારૂ ન પીવો, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, વટલવું નહીં અને વટલાવવું નહીં. એટલે કે કોઈ જેના હાથનું ન ખપતું હોય એના હાથનું અન્ન ન ખાવું. આવા સંતોએ વર્તમાન ધારણ કરાવ્યા. બીજું, સંતોએ કીધું કે તમારા ઘરની અંદર તેલ, ઘી અને પાણી એને ગાળીને વાપરવું, અનાજ જોઈ અને ચાળીને વાપરવું, ભાંડ ભવાય જોવા માટે જવું નહીં, હિંસા કરવી નહીં, અને તમે રાજવી છો ને તમારી પ્રજાનું પુત્રવત પાલન કરવું. આમ સંતોનો ઉપદેશ જ્યાં જસાબાઈએ સાંભળ્યો એના અંતરમાં પણ એમ થયું અને કહ્યું કે હું હવેથી બધા જ નિયમો પાળીશ. અને પછી કીધું કે તમે મારે ઘેર આવો, મારે ગામ આવો, ત્યાં મારા બીજા ઘણા ભાઈઓ છે, એને પણ આપના ઉપદેશની જરૂર છે. એ સંતોને લઈ અને પોતાને ગામ ગયા. ત્યાં ગામમાં સંતોને રોક્યા, પોતાના બધા ભાઈઓને ભેગા કરે અને એમના અંતરની અંદર પણ સંસ્કારના, સત્સંગના સંસ્કારો પાડ્યા અને એ બધા સત્સંગી થયા. અને આજે એ ગામની અંદર મોટું મંદિર પણ છે, બધા સુખેથી ભગવાન સ્વામિનારાયણનું ભજન સ્મરણ પણ કરે છે. ત્યારે સંતોને ક્ષમા ભાવના હતી, માર તો માર્યો પણ સંતોના અંતરની અંદર એમના હિત કરવાની ભાવના હતી, સમ પ્રતિકાર નહોતો, તો ઘણો બધો બેનિફિટ થયો. જો સંતોએ સામે પ્રતિકાર આપ્યો હોત તો શું થાત? કદાચ એની સામે કદાચ સંતો જીત્યા હોત તો પેલો વ્યક્તિ ઘોડી લઈ અને ચાલતો થઈ ગયો હોત, સંતો એના માર્ગે ચાલતા થયા હોત અને બીજું કંઈ વિશેષ કાર્ય થયું હોત નહીં. પણ એક ક્ષમા ધર્મ રાખો તો એ માર તો કેટલા વર્ષો પહેલાં પડ્યો હતો સંતોને, અને સંતોએ ક્ષમા એ કેટલા વર્ષો પહેલાં આપી અને આજે પણ એનું ફળ જોવા મળે છે. આજે પણ એમના પરિવારની અંદર સત્સંગના બીજ રોપાયા છે અને એ ખૂબ સારો સત્સંગ જાળવે છે. રામચંદ્ર ભગવાન ક્ષમા ભાવનાનું બહુ મોટું ઉદાહરણ છે. રામાયણની અંદર વાત આવે કે રામચંદ્ર ભગવાનના વનવાસમાં જો કોઈ નિમિત્ત બન્યા હોય તો કોણ હતું? કૈકેયી. રામચંદ્ર ભગવાન વનવાસ પૂરો કરી લંકા વિજય કરીને જ્યારે પુનઃ અયોધ્યામાં પધાર્યા ત્યારે એમના સ્વાગત માટે કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી ત્રણેય માતાઓ ઉપસ્થિત છે. પણ ભગવાન રામચંદ્ર એ વખતે પહેલા કૈકેયીને પગે લાગ્યા છે. હકીકત તો એ પુત્ર હતા કૌશલ્યાના, છતાં પગે પ્રથમ લાગ્યા છે કૈકેયીને. કૈકેયી તો એમને વનવાસ આપવામાં નિમિત્ત બન્યા હતા, છતાં પણ એમને પગે લાગ્યા એટલે કૈકેયીને સહેજ આમ ક્ષોભ થઈ ગયો, અચકાયા. અને ત્યારે ભગવાન રામે કહ્યું હતું કે માતા, તમે ક્ષોભ ન પામો, તમે મને વનવાસ આપવામાં નિમિત્ત થયા છો એ તો મારી પર મોટો ઉપકાર કર્યો છે, એમાંથી મને કેટ કેટલું શીખવા મળ્યું છે. તાત સ્નેહો ભરત મહિમા, કે પિતાજીનો સ્નેહ, હું વનમાં ગયો અને મારા પિતા તરત પ્રાણ છોડી દીધા, ભરતનો સ્નેહ. પૌરુષમ વાયુ સુનોહો, સખ્યમ ચાપી પ્લવક દ્રુપતે ક્વાપી સૌમિત્ર ભક્તિહી, સીતા સત્યમ મમ ભુજ બલમ વૈણો વૈર ભાવો જ્ઞાતમ સર્વ તવ ચરણયોર માત એષ પ્રસાદ. કે હે માતા, પિતાનો સ્નેહ કેવો હોય એ મને જાણવા મળ્યું. ભરત જેવો ભાઈ કે જેને રાજગાદી મળવા છતાં પણ એનો ત્યાગ કરી દીધો, સીતાજીની શોધ કરતા મને હનુમાનજીનું બળ યાદ આવ્યું, એનું બળનું મને જ્ઞાન થયું. વાનરપતિ સુગ્રીવના મિત્રતાનો મને પહેચાન થઈ, પત્નીને ઘરે મૂકી આવીને મારી સાથે જ વનમાં ભટકનાર લક્ષ્મણની ભક્તિનો મને પરિચય થયો છે. એટલું જ તો ઠીક, પણ અગ્નિ પરીક્ષામાંથી પસાર થનાર સીતાજીની પતિવ્રતાપણાની ભક્તિનો મને પણ પરિચય થયો છે. રાવણ સાથેના યુદ્ધમાં મને ઓળખાણ થઈ કે દુશ્મન કેવો હોય એના વૈરી ભાવનો મને પરિચય થયો. આ બધું મને તમારા ચરણની કૃપાથી જ થયું છે. ભગવાન રામચંદ્રને 14 વર્ષ સુધી વનવાસ ભોગવવો પડ્યો, છતાં પણ કઈ કઈને ક્ષમા આપી છે. નહીતર તો સહેજ અત્યારના જમાનાની અંદર તો કંઈક જો કોઈ કંઈ બે શબ્દ કહી દીધા હોય તો મારા જે વચનામૃતમાં કીધું ને કે મરતા સુધી આંટી મૂકે નહીં. પણ ભગવાન રામચંદ્રએ ક્ષમા રાખી અને કઈ કઈની વાતને જતું કર્યું છે. એટલે જ વિદુર નીતિ કહે છે, ક્ષમા વશીકૃતેર લોકે ક્ષમયા કેન ન સહાયતે કેન ન સાધ્યતે, કે ક્ષમાથી તો આ લોકને વશ કરી શકાય છે, ક્ષમાથી શું સાધી નથી શકાતું. પૂજ્ય ગુરુ મહારાજ પણ ઘણી વખત સંસારની વ્યાખ્યા કરતા કહે છે કે જ્યાં ધારેલું કશું થતું જ નથી અને ન ધારેલું બધું જ થાય છે એનું નામ સંસાર. અને આવા સંસારની અંદર આપણે જીવીએ છીએ તો લેટ ગો કરવાની ટેવ, જતું કરવાની ટેવ આપણે પરિવારની અંદર, મિત્ર મંડળની અંદર, જ્યાં રહેતા હોઈએ ત્યાં આડોશ પાડોશની અંદર રાખવી જ પડશે. અને જો રાખીશું તો સુખિયા થશું, નહીતર દુઃખ તો ઊભું ને ઊભું છે જ. અને પ્રેમ છે એ વહેતા ઝરણા જેવો છે, એમાં કોઈ કાદવ કે કચરો નાખે ઝરણાની અંદર કાંઈ અટકતું નથી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની અંદર પણ આ ક્ષમા ભાવના ખૂબ મોટી રીતે હતી. રાજકોટની અંદર શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલ કરવાનું નક્કી કર્યું. એ ગુરુકુલ સંસ્થાના પાયા નખાયા એ વખતે અપરિમિત સંકટો શાસ્ત્રીજી મહારાજે સહન કર્યા છે. શરૂઆતના સમયમાં આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને 2 વર્ષની રાજકોટ મંદિરની મહંતાઈની મોરછાપ વાળો પત્ર આપેલો. સ્વામીની નિમણૂક ત્યાં કરેલી, પણ કેટલાક વિઘ્ન સંતોષીઓ હતા એમને આ ગમ્યો નહીં, એટલે એમણે સ્વામીની વિરોધમાં એક ટોળું ઊભું કર્યું અને નક્કી કર્યું કે આ શાસ્ત્રીજીને રાજકોટની બહાર કાઢી મૂકવા અને હંમેશની માટે. કોઈ પણ કુટુંબ હોય, રાષ્ટ્ર હોય કે લોકતંત્ર કે સમાજ, એની અંદર શત્રુતા રાખનાર સમજહીન લોકો તો હોય જ છે, પણ સમાજની અંદર થોકબંધ કુહાડાઓ તો પડ્યા જ છે. પણ એ કુહાડા ક્યારે કામ આપે? જ્યારે એને હાથા મળે ત્યારે. અને આવા હાથાઓનો પણ સમાજની અંદર ઘણી વખત આપણે જોઈએ તો તોટો નથી હોતો. સારા અને સાચા માણસોને રીબાવવાનું કામ એ લોકો આ મહાન કાર્ય માનતા હોય છે, અને ગુંડાઓ કરતા પણ કોઈને હાથા બનનાર શરીફોએ ધર્મ અને સમાજના ક્ષેત્રમાં વધારે હિંસા ફેલાવેલી છે. એ વિઘ્ન સંતોષીઓએ સંતોના વિરોધમાં, શાસ્ત્રીજી મહારાજના વિરોધમાં સ્ત્રી અને પુરુષનો બહોળો સમુદાય ભેગો કર્યો. કોઈ રીતે શાસ્ત્રીજી રાજકોટમાં રહેવા જ જોઈએ નહીં, આવું નક્કી કર્યું. અને એક દિવસનો સમય, સવારનો સમય છે, મંદિરની અંદર આજે રોજે તો કીર્તન ભક્તિ એના નાદ સંભળાતા હોય, કીર્તનની સુરાવલીઓ વહેતી હોય, ધૂનો સંભળાતી હોય, પણ આજે મંદિરની અંદર સૂત્રોચ્ચારના નારાઓ સંભળાય છે. મંદિરમાં રહેલા સંતો પર ખરેખર પેલા વિઘ્ન સંતોષીઓએ આમ જંગ જમાવ્યો. સ્ત્રીઓનું ટોળું અચાનક આમ સાધુ આશ્રમ તરફ ઘૂસતું આવતું હતું, એટલે સંતો સીધા મંદિરની નીચે ભંડક હતું એ ભંડકની અંદર ગયા અને ભંડકનું બારણું કરી દીધું બંધ, અને અંદર જઈ સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ જપવા લાગ્યા. પણ પેલું ટોળું એટલું ઉશ્કેરાયેલું હતું, એટલું ઉશ્કેરાયેલું હતું કે પેલા ભંડકના દરવાજા તોડી નાખ્યા, એટલે સંતોએ ભંડકની અંદર પણ એક ઓરડી હતી એમાં ગયા. અને એ ચંડિકાના મિજાજમાં આવેલી જોગણીઓએ કોષના પ્રહારથી એ પેલા સંતો ઓરડીમાં ગયા ને એ ઓરડીની અંદર પણ 2-3 ફૂટ નીચે તોડી નાખ્યું. સંતોના જીવ ફરફડતા હતા કે અત્યાર સુધી ક્યારેય આ ભગવી ચુંદડીને સ્ત્રીનો સ્પર્શ થવા દીધો નથી, હવે શું થશે? હે મહારાજ, અમારો ધર્મ સાચવજો, આમ સંતો પ્રાર્થના કરે. સંતોની પ્રાર્થના ચાલુ, અને બીજી બાજુ ભગવાન માટે જીવનારા પોતાના લાડીલા સંતોની સહાય મહારાજ ન કરે તો બીજા કોની કરે? આ મંદિરની અંદર ધમાલ ચાલે છે એની જાણ રાજકોટના એક જાણીતા સ્ત્રી ભક્ત ભક્તિબા, કે જેના નામ ઉપરથી ભક્તિનગર વિસ્તાર આજે ઓળખાય છે, એમણે પોલીસ અધિકારીને જાણ કરી દીધી અને થોડી જ વારમાં પોલીસો એ ત્યાં સંતોની મદદે દોડી આવી. સ્ત્રી પુરુષના સમુદાયને ધોલ ધપાટથી વિખેરી નાખો. સંતોની પાસે ગયા અને પોલીસે કહ્યું કે હવે બધી ઉપાધિ શાંત થઈ ગઈ છે, તમે ચિંતા ન કરો, શાંતિથી તમે રહેજો, હવે તમને કોઈ કશું નહીં કરી શકશે અને તમારી સુરક્ષાની પણ સારી જોગવાઈ છે. આવી કેટલી બીજી મુશ્કેલીઓ સર્જી અને તે અસત પુરુષોએ શાસ્ત્રીજી મહારાજનો અપરાધ કર્યો હતો, પરંતુ સ્વામીએ ક્યારેય એ ઉપાધિને મનમાં ધારી નહોતી. એમનું ભૂંડું થાય એવો સ્વામીએ સંકલ્પ પણ મનમાં નહોતો કર્યો. ભગવાનને પોતાના સંતો અતિ પ્રિય હોય છે. પોતાનો અપરાધ કરે એને તો ભગવાન ક્ષમા આપે, પણ પોતાના સાધુનો જે અપરાધ કરે એને ભગવાન ક્યારેય ક્ષમા આપતા નથી. સંતોનો દ્રોહ કરે ને એનો તો જીવ પણ નાશ પામી જાય છે અને મરીને નરકની અને યમયાતનાઓ ભોગવવી પડે છે. મરીને ભોગવવી પડે એ તો ઠીક, પણ જીવ તે જીવ પણ એમને ભોગવવી પડે છે. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનો દ્રોહ કરવામાં સાધુઓ, સંસારીઓ કે સ્ત્રીઓ જે કોઈ મૌડી હતા એ બધા ટૂંક સમયમાં દુઃખ અને સંકટમાં ઘેરાઈ ગયા. એમાં મુખ્ય ભાગ ભજવનાર બે ત્રણ સ્ત્રીઓ પણ હતી. અકાળે એમની આંખની રોશની જતી રહી. અંધાપાના દુઃખની સાથે એટલું દુઃખ ઓછું હોય એમ બીજી બરબાદી સર્જાણી કે એના પરિવારની અંદર દાંત અને અન્નને વેર થયું. ખાવા અન્ન ન મળે એવી જ્યારે પરિસ્થિતિ સર્જાણી ત્યારે એમને પ્રતીતિ થઈ કે આ દુઃખ જે આપણને મળ્યું છે ને એ પેલા શાસ્ત્રીજી મહારાજનો અપરાધ કરવાનું ફળ છે. એટલે એમણે પોતાના દીકરાઓને મોકલ્યા અને કીધું કે જાઓ, તમે સ્વામીની દિલગીરીપૂર્વક હૃદયપૂર્વક માફી માગજો, ક્ષમા માગજો. અને પછી એના દીકરાઓ સ્વામીની પાસે આવ્યા, સ્વામીને વાત કરી અને એક ક્ષમા સાગર સમાન દયાળુ પૂજ્ય સ્વામીએ એમની વ્યથાની કથા શાંત ચિત્તે સાંભળી અને દીન ભાવે મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, મારા નિમિત્તે આમને જે કાંઈ દુઃખ આવ્યું હોય ને તો પ્રભુ એમના ઉપર દયા રાખી એમનું દુઃખ તમે દૂર કરજો. મારા નિમિત્તે પ્રભુ કોઈ દુઃખી ન થવા જોઈએ, આમ પ્રાર્થના કરી અને એમના દીકરાઓને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ગુરુકુલમાંથી જ અનાજ તેમજ બીજા સીધા સામાનની વ્યવસ્થા કરી આપી અને કહ્યું કે આ ભગવાનની પ્રસાદી રૂપ જાણીને લઈ જાઓ, તમારું જીવન એ સારું થઈ જશે અને તમે હવે મહારાજની આજ્ઞા પાળી અને ભજન કરજો. આમ દુઃખી માણસ પ્રત્યે પણ શાસ્ત્રીજી મહારાજે સ્નેહભાવની લાગણી તો રાખી, પણ સાથે સાથે એમની ઉપર કરેલો એમનો જે અપરાધ હતો એમને ક્ષમા આપી અને એમનું જીવન છે સુધારી દીધું. ત્યારે આ ક્ષમા ભાવનાનો સંદેશો, શ્રીજી મહારાજની આજ્ઞા એ આપણા અંતરની અંદર આપણે જો ધારીએ તો અત્યારે આ માણસો સહનશીલ નથી રહ્યા, પણ એની અંદર આપણે જો સહન કરતા શીખીએ અને થોડી ઘણી ક્ષમા ભાવના રાખીએ તો આપણે પણ સુખેથી રહી શકીએ અને બીજા પણ સુખેથી રહી શકે અને આપણી ઉપર ભગવાન સ્વામિનારાયણ અને સંતોનો રાજીપો વરસે ત્યારે એ ધર્મ આપણી અંદર આવે, એટલી જ પ્રાર્થના સાથે હું વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.